મિત્રો, ઘડિયાળ તો બધાની પાસે છે, પણ મૂલ્યો કેટલાના જીવનમાં છે? સમયની સાથે જીવવું એટલે માત્ર દિવસ પસાર કર્યો કહેવાય, પરંતુ મૂલ્યોની સાથે જીવવું એટલે દરેક દિવસે પોતાને વધુ સારું બનાવવું. સમય કહેશે બધા જે કરે છે એ કરો, પણ મૂલ્યો કહેશે સાચું છે એ કરો, ભલે કોઈ કરે ના કરે. સમય બદલાય છે, ટ્રેન્ડ બદલાય છે, લોકો બદલાય છે, પણ મૂલ્યો સત્ય, મહેનત, ઈમાનદારી, કરુણા આ બધા ક્યારેય આઉટડેટેડ થતા નથી. મિત્રો, યાદ રાખીએ, સમય આપણી ઉંમર વધારશે, પણ મૂલ્ય આપણું વ્યક્તિત્વ બનાવશે. તો ચાલો આજે નક્કી કરીએ, હું ટ્રેન્ડ નહીં સત્યને ફોલો કરીશ, હું ભીડ નહીં મારા સિદ્ધાંતોને અનુસરીશ. કારણ કે સફળતા નામ અપાવે છે, પણ સન્માન તો મૂલ્યો જ અપાવી શકે છે. તો સમયની સાથે નહીં, મૂલ્યોની સાથે જીવીએ.